શ્રીવાસુદેવ વિમલામૃત ધામ વાસં નારાયણં નરક તારણ નામ ધ્યેયં શ્યામં સ્થિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. કથા પૂર્વે એક સૂચના છે. આજે આપણે સ્કૂલની અંદર સેન્ટ્રલ હોલમાં ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે, તો જે ભક્તોને અનુકૂળતા હોય એ ભક્તો બ્લડ ડોનેશન કરી શકે છે. દેવાનામપિ યો દેવો ન દેવાદ્યોતયન્તિ યમ અમતસ્તુ મતો યોસો તમાનંદગનં શ્રયે અક્ષરધામમધ્યસ્થં યનંતમુક્તસેવિતં નૈકેન્દુસુપ્રભં રમ્યં શ્રીહરિં ચિંતયામ્યહં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રીહરિકૃષ્ણાય નમો નમઃ. શ્રીપૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. નરનારાયણ ભગવાનની જય. આપણા સૌ કોઈના નિયંતા, પાલક, પોષક, પ્રેરક એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક, અક્ષરધામમાં વિરાજિત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીત વારસાને અખંડિત પોતાના જીવનમાં જાળવી રાખનાર પૂજ્ય ગુરુ મહારાજ, જેમણે પોતાના દેહને ચંદનની પેઠે ઘસી નાખ્યો છે, એવા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે મંચસ્થ વિરાજિત બ્રહ્મનિષ્ઠ સંતો, કલ્યાણજી બાપા કામલિયા એમની પુણ્ય સ્મૃતિમાં, એમના દીકરા પ્રવીણભાઈના શુભ સંકલ્પથી, એમના દીકરા મનોજભાઈ, કૃણાલભાઈ ને મયંકભાઈ, યજમાન પરિવારો, ઉપરાંત કથામાં વિરાજિત ભગવદ્ ગુણાનુરાગી તમામ ભાવિક ભક્તજનો, હેતથી બધાને જય સ્વામિનારાયણ. ભગવાન નારાયણે નારદજીને અવતાર અવતારીનો ભેદ સમજાવ્યો કે ભગવાનની આવી રીતની જે ઉપાસના, એની જો જીવનમાં દ્રઢતા ન હોય અને માત્ર ધર્મનું આચરણ એ કોઈનું કલ્યાણ કરતું નથી. ગઈકાલે આપણે શિવલાલ શેઠની વાત કરેલી, એમણે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ વશ કરી લીધા હતા, એની ઈચ્છા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી 6 મહિના વીતી જાય તોય પણ જમવા સમયે કોણ પીરસે છે એ પણ પોતે જો ન જાણવા ઈચ્છે તો એના ઇન્દ્રિયો અંતઃકરણ એ ન જોવે, એ ન કરે. આ પ્રસંગ ઉપરથી સમજવાનું એ છે કે કદાચ કોઈ વ્યક્તિ સાધના કરતા કરતા પોતાના તમામ ઇન્દ્રિયો, તમામ અંતઃકરણ એને વશ કરી લે, છતાં પણ જો આવી ઉપાસનાની દ્રઢતા ન હોય ને તો નારદજીને ભગવાન કહે છે કે કલ્યાણ ન થાય. શિવલાલ શેઠનું કલ્યાણ થયું એનું કારણ, કારણ કે ધર્મનું પાલન તો યથાર્થ રીતે કરતા હતા, પરંતુ એના જીવનમાં ઉપાસનાની દ્રઢતા હતી. આવા બીજા કેટલા ધર્મો છે ભગવાન જણાવે છે. વિતાર જન્મ ચ ન્યાયેન, ન્યાય નીતિથી પૈસા કમાયા હોઈએ. દ્રવ્ય યજ્ઞ સકામના, ગૃહસ્થ ભક્તોના ધર્મો છે કે પોતાને કંઈક ઈચ્છા હોય તો ઈચ્છા પ્રમાણે દ્રવ્ય અર્પણ કરી ભૂદેવ પાસે યજ્ઞ કરાવી શકે, સકામ એવા દ્રવ્ય યજ્ઞો કરે, આજીવિકાની પૂર્તિ માટે કાં તો ગામડામાં કાં શહેરમાં નિવાસ કરીને રહે. પૂર્ત અને ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ એટલે કે સમાજ સેવાના કાર્યો, વાવ ગળાવવી, તળાવો, મંદિરો બંધાવવા, નિશાળો, પરબો, આ વગેરે જે જે સમાજ સેવાના કાર્યો છે એને પૂર્ત કર્મ કહેવાય. ઈષ્ટ કર્મ દેવતાઓને ઉદ્દેશીને જે કરવામાં આવે એ ઈષ્ટ કર્મ. પણ છેલ્લે જે વિશેષણ આપ્યું ને એ હલ બલાવી નાખે એવું છે. આટ આટલા ધર્મોનું પાલન કરે, પ્રવૃત્ત ધર્મમાં રહ્યા હોય તો પણ એવું કહ્યું, પ્રવૃત્તમ તત્તુ સકલમ અશાંતિકૃત ઉદીરિતમ. આ બધું અશાંતિને કરનારું છે. આ બધું જ, બધા જ ધર્મો જે જે આપણે સાંભળ્યા એનું આપણે પાલન કર્યું હોય, હજારો અને લાખો રૂપિયા વાપરીને લગ્ન કર્યા હોય, લાખો અને કરોડો રૂપિયા આપણે ન્યાય નીતિથી કમાયા હોઈએ, સકામ ભાવનાથી યજ્ઞ કર્યા હોય કે આ યજ્ઞ કરું તો મને આ ફળ મળે, આનાથી આ થાય, આનાથી આ થાય વગેરે વગેરે, શહેરમાં કે ગામડામાં નિવાસ કરીને રહ્યા હોઈએ, અત્યારે આપણે રાજકોટમાં છીએ ને શહેરમાં, બધા તળાવો અને નિશાળો બંધાવ્યા હોય, કેટ કેટલાય દેવતાઓને ઉદ્દેશીને યજ્ઞ કર્યા હોય, આ બધું કર્યું હોય પણ અંતે બધાનો અનુભવ શું? આ બધું અશાંતિને કરનારું છે. કારણ કે આમાં ભગવાન નથી આવ્યા, ભગવાનની ઉપાસના નથી આવી, ભગવાનનો સંબંધ આ ધર્મોને જરા પણ એડો નથી. અત્યાર સુધી જે જે ધર્મો સાંભળ્યા એમાં ક્યાંય પણ ભગવાનનો સ્પર્શ પણ થયો નથી. એટલે કદાચ આપણે આ ધર્મો પાળીએ ને તો આ લોકની અંદર કીર્તિ થાય, વાહવાહ થાય, સમાજમાં ખૂબ મોટું નામ થાય, કેટલી બધી મોટી મોટી પોસ્ટ મળે, કેટલી જગ્યાએ લોકો આપણને માનથી બોલાવે, પ્રેમથી બોલાવે, પરંતુ આ બધું મળે તો પણ માણસ મૃત્યુ પામે ને એ વખતે એને ભરપેટ પસ્તાવો થાય છે કે અરે રે, મારી જિંદગીને મેં હાથમાંથી ખોઈ નાખી. નેપોલિયન બધા જાણે છે, આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. વિશ્વ પ્રસિદ્ધ ડાન્સર માઇકલ જેક્સન, આઈ એમ લોનલીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. બધાને એમ છે કે વિશ્વમાં પ્રસિદ્ધ ડાન્સર મારી જેવો કોઈ નથી, પણ અત્યારે આ દુનિયાની અંદર મારી જેવો એકલો માણસ, એકલપણું અનુભવતો માણસ બીજો કોઈ નથી. અશાંતિકૃત ઉદીરિતમ. કેટ કેટલી કીર્તિ મળે તો પણ માણસને જીવનમાં અશાંતિ રહે છે. હવે જે બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યા છે એવા નિવૃત્ત ધર્મીઓ, એ કયા ધર્મોનું પાલન કરવાનું? સ્ત્રી દ્રવ્ય યોહો પરિત્યાગ, સ્ત્રી અને દ્રવ્ય એનો પરિત્યાગ કરવો. એની જે સૂક્ષ્મ આસક્તિઓ શરીરમાં રહી છે એનો નાશ કરવા માટે ભગવાને કહ્યું કે કામ, લોભ અને ક્રોધ એનો પણ ત્યાગ કરવો. સંસારની પ્રવૃત્તિઓથી વિરક્ત રહી શકાય એના માટે વનની અંદર નિવાસ કરીને રહેવું, વનવાસ કરવો. આ દુનિયાના કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થમાં ન બંધાઈ જવાય એના માટે વૈરાગ્ય જીવનમાં આત્મસાત કરવો, કે જે નિવૃત્ત ધર્મી માટે આભૂષણ રૂપ છે. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વિહિત ભોગ સંકોચ રૂપ તપ કરવું. શાસ્ત્રમાં જે જે ભોગ કહ્યા છે એમાંથી પણ સંકોચ કરવો. શાંતિ ક્ષમા પર નિમિત્ત પીડા અનુભવે પી ચિત્ત વિકાર રાહિત્યમ. કોઈ નિમિત્ત ઊભું કરીને પીડા આપે એનો અનુભવ થાય છતાં પણ ક્ષમા રાખવી, સંતોનો ધર્મ. અંતઃકરણ નિગ્રહ રૂપ શમન. મનની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણમાં સંસારના ભાવો ઉઠવા ન દેવા, આવે તો શમન કરવું, શમન. ઇન્દ્રિયોનો નિગ્રહ રૂપ દમન. આંખો ઉપર સંયમ, હાથ ઉપર સંયમ, વાણી ઉપર સંયમ કેળવવો. બ્રહ્મયજ્ઞ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય માધવદાસજી સ્વામી, એમણે વાસુદેવ મહાત્મ્ય ઉપર ટીકા કરી છે. એમાં બ્રહ્મ શબ્દના એમણે બે અર્થ કર્યા. બ્રહ્મયજ્ઞ એકમાં એક બ્રહ્મ શબ્દનો અર્થ કર્યો વેદ. બ્રહ્મયજ્ઞ એટલે કે વેદ યજ્ઞ, વેદનું અધ્યયન પોતે કરવું અને કરાવવું, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, એ બ્રહ્મયજ્ઞ. ગૃહસ્થ માટે એક જ યજ્ઞ આવ્યો, કયો? દ્રવ્ય યજ્ઞ. અને નિવૃત્ત ધર્મીઓ માટે તો ચાર યજ્ઞ આવ્યા, બ્રહ્મયજ્ઞ, યોગ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ અને જપ યજ્ઞ. દ્રવ્યનો પરિત્યાગ કરવાનો કીધો એટલે દ્રવ્ય વિનાના જે હોય એ લેવા પડે, એટલે આ બધા દ્રવ્ય વિનાના કહે છે. યોગ યજ્ઞ એટલે કે અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, એ રૂપ અષ્ટાંગ યોગ, એને સાધવો. પછી જ્ઞાન યજ્ઞ, કહેતા કે શાસ્ત્રોનું અધ્યયન કરવું, એ પણ પહેલા જેવું થોડુંક થઈ જાય છે. પછી કહ્યું કે જપ યજ્ઞ, વેદો અને ઉપનિષદોની અંદર જે જે પણ કાંઈ સ્તોત્ર કહ્યા છે, મંત્ર કહ્યા છે, આપણે મહારાજના નામનો મંત્ર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એનું સદાયને માટે રટણ કરવું, એ જપ યજ્ઞ. નિવૃત્તમ તત્તુ કીર્તિતમ. હે નારદ મુનિ, આ જે ધર્મો કહ્યા એ બધા નિવૃત્તિ ધર્મને આશરેલા છે. સંસારથી વિરક્ત થઈ જે બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યા છે એના ધર્મ અમે તમને કહ્યા. આ બધા ધર્મોનું પાલન કરે પછી એને ફળ શું મળે? તો એક તો પ્રવૃત્ત ધર્મમાં જે રહ્યા હોય એનું ફળ કહી દીધું. આમાં આ શ્લોકની અંદર ભગવાને શાંતિકૃત ઉદીરિતમ એવું નથી કીધું, શાંતિ કરનારું નથી કીધું. શા માટે નહીં કીધું હોય? નહીં, પ્રવૃત્ત ધર્મની જ્યાં વાત આવી કે આટલું આટલું ધર્મ પાળે તો પણ અશાંતિ થાય, આમાં કેમ શાંતિ થાય એવું ન કીધું. નહીં, એક તર્કસંગત વાત છે ને, કે કદાચ આટલું કોઈ વ્યક્તિ કરે તો અવશ્ય એને શાંતિ તો મળે જ ને, એટલા માટે શાંતિકૃત ન કીધું. અને ઓલામાં બધાને ખબર છે કે અશાંતિ મળવાની છે, તો પણ જો મનાતું ન હોય ને તો ભગવાને પહેલેથી કહી દીધું કે ભાઈ આમાં તો અશાંતિ છે. હવે એનું ફળ કહે છે, ત્રિલોક્યં ગતયો ધર્મમ પ્રવૃત્તમ અનુતિષ્ઠતામ સ્વર્ગલોકાવદિને મનુષ્યાણાં ભવંતિ વે. પ્રવૃત્ત ધર્મમાં રહેલા હોય એ જીવે ત્યાં સુધી શું મળે? અશાંતિ. હવે મરે ત્યાં પછી શું મળે એ હવે કહે છે. હે મુને, પ્રવૃત્તમ અનુતિષ્ઠતામ મનુષ્યાણામ, જે પ્રવૃત્ત ધર્મને આશરીને રહેલા એવા મનુષ્યો છે એને સ્વર્ગ લોકાવધિ ત્રિલોક્યામ, ત્રિલોકીની અવધિ એટલે કે સ્વર્ગ, ત્યાં સુધી જ ગતયઃ ભવંતિ, ત્યાં સુધી જ એની ગતિ થાય છે. વ્યય મૂકી દીધો, નિશ્ચય જ એની ત્યાં સુધી ગતિ થાય છે, એનાથી ઉપર એની ગતિ થતી જ નથી. પછી એના ફળને વિસ્તાર કરીને કહે છે, ઇન્દ્ર ચંદ્ર અગ્નિ લોકાદો સ્વસ્વ પુણ્યમ ફલમ ચ તે ભોગેશ્વર્યમ બહુવિધામ અભિષ્ઠમ ભુંજંતે ખલુ. ખલું એટલે અહીંયા પણ એનો નિશ્ચય જ અર્થ છે. ખલું એટલે તો સંસ્કૃતમાં ખરેખર અર્થ થાય, પણ અહીંયા નિશ્ચય, નિશ્ચય જ પોતે જેવા પુણ્ય કર્યા હોય તેવા તેવા લોકને, કા ઇન્દ્રલોક, ચંદ્રલોક, અગ્નિલોક, આ બધામાં મુખ્ય છે સ્વર્ગલોક. સ્વર્ગલોકની અંદર જ આ બધા લોક આવ્યો, એટલે તે લોકની અંદર પોતે જેવા જેવા પુણ્ય કર્યા હોય એવા બહુવિધામ અનેક પ્રકારના અભિષ્ટમ પોતાને ઈચ્છિત એવા ભોગોને અને ઐશ્વર્યને ભોગવે છે. ઐશ્વર્યની ઈચ્છા હોય કે હું આ થાવ આ થાવ એ ભોગવે. યાવત પુણ્યમ, પણ ક્યાં સુધી? યાવત પુણ્યમ, જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી. તાવત એવ ભુક્તવા, ત્યાં સુધી એને ભોગવીને તે બધાય ક્ષીણે સુકૃતે, પુણ્યનો જ્યારે ક્ષય થાય ને, ધારો કે આપણે 5 દિવસ સ્વર્ગની અંદર રહી શકાય એટલું પુણ્ય કર્યું છે, 6ઠા દિવસ કોઈ રાખે નહીં, ધક્કા મારીને કાઢે, જરૂર જ નથી, નીકળી જ જાઓ તમે. ભૂયઃ પતંતી વિવશાહ, અને પાછા પૃથ્વી ઉપર વિવશાહ, વિવશ થઈને એ પડે છે. ભોગેશ્વર્યાદિ નાશઃ કાલ વેગેન જાયતે, એના ભોગ અને ઐશ્વર્ય એનો નાશ કાળના વેગથી થાય છે. અનિચ્છતામ અપી મુને તેષામ પુણ્ય ક્ષયે સતી, ક્યારે થાય? તેષામ પુણ્ય ક્ષયે, જ્યારે પુણ્યનો ક્ષય થાય ત્યારે અનિચ્છા હોવા, ઈચ્છા ન હોય તો પણ એ દેવતાઓ એ પુણ્ય પૂરું થાય એટલે એને પાછું પૃથ્વી ઉપર આવવું પડે છે. અમેરિકા ફરવા માટે કોઈ નીકળ્યા હોય, પૈસાનું જોખમ ન થાય, શું સાથે લઈને જાય? ક્રેડિટ કાર્ડ લઈને જાય. જેટલા પૈસા જમા કરાવ્યા હોય એ બધા જ્યાં જાય ત્યાં કાર્ડ વટાવે, અને જેવું એ ક્રેડિટ કાર્ડમાં બેલેન્સ પૂરું થાય પછી, જેટલા પૈસા જમા કરાવ્યા હોય પછી વિવશ થઈને આવવું પડે, નહીંતર ભાડું વધી જાય. પુણ્યનું એવું છે, પુણ્ય ક્રેડિટ છે અને પાપ ડેબિટ છે, ઉધાર, એને ભોગવવા પડે. પણ અનિચ્છા હોવા છતાં પણ એ પાછા ફરે છે, ફેર એટલો પડે છે. ભારતમાં ઓછી સુવિધાઓ છે, ઓછી સગવડતાઓ, ઉપલબ્ધિ છે, એટલે અહીંયા દેહને એટલો બધો આમ સુખ અને આનંદ ન આવે. અમેરિકા જઈએ તો થોડીક સગવડતાઓ વધારે છે, એમ સ્વર્ગની અંદર અહીંયા કોઈ એક સ્ત્રી ભોગવતા હોય તો ત્યાં વધારે અપ્સરા મળે, એટલું મળે, પણ જેવા પુણ્ય પૂરા થાય એટલે વળી પાછું અહીંયા આવવું પડે. કાળના વેગથી સંસારની વ્યાખ્યા જેવી, સંસરતી ઇતિ સંસાર સમ્યક્તયા સરતી, અને પાછું જેવી તેવી રીતે નથી વહેતો, બધું સરકે જ જાય છે, પણ કેવી રીતે? એકદમ સારી રીતે, એમ આમ જેવી તેવી રીતે નહીં, સમ્યક્તયા એકદમ સારી રીતે. અત્યારે આપણને આ સ્ટેજ ને બધું સ્થિર દેખાય છે, પણ જેવી કથા પૂરી થશે એટલે, અત્યારે આપણે બધા અહીંયા સ્થિર બેઠા છીએ, આપણને એમ લાગે તો વી આર ગોઈંગ ટુ લીવ ફોર એવર. આપણે તો જીવન છીએ, આપણને ક્યાં કોરોના થવાનો છે? ઈટ ડ્રિંક એન્ડ એન્જોય, ખાવો પીવો અને મોજ કરો, આવી ઈચ્છા હોય તો. જે સ્થિર દેખાય છે એ પણ સ્થિર નથી હોતું, કાયમી દેખાય છે એ પણ કાયમી નથી હોતું. કાળની ગતિ એવી છે, એને બ્રેક પણ નથી, રિવર્સ ગેર પણ નથી. કદાચ રિવર્સ ગેર ન હોય ને તો ચાલે, પણ સાયકલની અંદર બ્રેક ન હોય તો ગમે ત્યારે ઉડાડી દે. બ્રેક તો હોવી જરૂરી છે, પણ આને તો બ્રેક પણ નથી અને રિવર્સ ગેર પણ નથી. એટલે માણસને વશ થઈને ઈચ્છા ન હોવા છતાં પણ પુણ્ય જેવા પૂરા થાય એટલે સ્વર્ગમાંથી પાછું આવવું પડે છે. કેટ કેટલા ધર્મોનું વર્ણન એવું, ન્યાય નીતિથી કરોડો પૈસા કમાણા હોય તોય પણ અંતે તો આપણે કમાયેલું આપણા જ કામમાં ન આવે, કેવું વિચારવા જેવી વાત છે. આધિકારિક દેવાનામ અપિ બ્રહ્મ દિને મુહુ ઇષ્ટ ભોગેશ્વર્ય નાસો જાયતે કાલરમ હસા. આપણને પ્રશ્ન થાય કે આપણે એ સ્વર્ગમાં જઈએ, સ્વામીએ વાત કરી હતી ને દેવાનામ પશુ થાય છે, એ તો છે શું થાય છે, ન્યા દેવતાઓનું પશુ થાય છે, છતાંય પણ શું આનંદ આવતો હશે વાત પૂછવામાં. આપણને એમ થાય કે શું આપણે જ પડવાનું નીચે, તો કે ના ના, આપણને થોડીક શાંતિ મળે, આશ્વાસન મળે, એટલે કહે છે કે બ્રહ્મ દિને બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો આધિકારિક દેવાનામ, તે તે અધિકારમાં નિયુક્ત થયેલા એવા દેવો, ઇન્દ્ર વર્ષતિ, ઇન્દ્ર વરસાદ વરસાવે છે, વાયુ વહતી, વાયુ રવાતી, વાયુદેવ, પવન, અત્યારે જે આપણે ઓક્સિજન લઈએ છીએ વાયુદેવને આભારી છે, મહારાજની આજ્ઞાથી આ બધું કરે છે. એટલે મહારાજની આજ્ઞાથી તે તે અધિકારી દેવતાઓ, એ પણ બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય એમાં કેટલાય એના જે ઈષ્ટ ભોગ હોય, ઐશ્વર્ય હોય, એ નાશ પામી જાય. 14 ઇન્દ્ર અને 14 મનુ, 14 મનુના નામ સ્વયંભુ મનુ, અત્યારે વૈવસ્વત મનુ ચાલે છે, વૈવસ્વત મનવંતરે સ્વયંભુ મનુ, સ્વરોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવ એટલે કે વૈવસ્વત, સાવરણી મનુ, દક્ષ સાવરણી, બ્રહ્મ સાવરણી, ધર્મ સાવરણી, ભદ્ર સાવરણી, દેવ સાવરણી, ઇન્દ્ર સાવરણી, આ 14 મનુઓ બ્રહ્માજીનો એક દિવસ થાય એટલે કે આપણા કેટલા, 8,64,00,000,000 વર્ષ આપણા જાય ત્યાં સુધીમાં 14 મનુ, 14 ઇન્દ્ર અને 17 ઋષિઓ પણ સાથે હોય, એ પણ અલગ અલગ હોય બધા મનવંતરની અંદર, 14 મનુ વહી જતા હોય, 14 ઇન્દ્રમાં દેવતાઓમાં શ્રેષ્ઠ કહેવાય એવા ઇન્દ્ર વહી જતા હોય, તો દેવતાઓ તો કેટલા બદલી જતા હોય, બધાના ભોગિક અને ઐશ્વર્યનો નાશ થાય છે. વિસ્તાર પૂર્વક આવી રીતે પ્રવૃત્તિ ધર્મમાં જે રહેલા હોય એના ફળ કીધું કે આવી આવી એને જીવા ત્યાં સુધી તો અશાંતિ રહી, અત્યારે ઇન્દ્ર પણ જીવે છે ને, એને શું હશે, એ પણ પ્રવૃત્તિ ધર્મમાં ચાલેલા છે, શું હશે, અશાંતિ. કોઈ ભગવાનનો ભગત છે ને, મારી કરતા આગળ વધી ન જવું જોઈએ, જો આગળ વધશે ને તો મારી ગાદી છીનવાઈ જશે. મહારાજે કીધું ને, ભગવાનનો ભક્ત સવાસની કોઈ તો સુધામાં સુધો ભૂંડો દેહ આવશે તો ઇન્દ્રનો આવશે કા બ્રહ્માનો આવશે, પણ એથી ભૂંડો દેહ તો નહીં આવે. એટલે ઇન્દ્રને ચિંતા છે કે રાજકોટમાં જેટલા લોકો છે ને એમાંથી આટલા જ કથા સાંભળવા આવવા જોઈએ, બીજા કોઈ આવી શકવા, બીજા કોઈ આવવા ન જોઈએ. વળી સીટ વહી જાય તો એને પણ અશાંતિ છે. બોલો, કેટ કેટલા ભોગ અને ઐશ્વર્ય ભોગવે છે, દેવતાઓના અધિપતિ છે તો પણ એને અશાંતિ છે. શા માટે અશાંતિ છે? ભગવાનનો સંબંધ નથી. જો એ ભગવાનનો સંબંધ એ કરતા હોય તો એને શાંતિ જોઈએ. અત્યારે આપણને જેમ છે નિવૃત્ત ધર્મ નિષ્ઠા, એ કે હવે આ પ્રવૃત્તિ ધર્મનું જે અનુષ્ઠાન કરે એનું ફળ કીધું, હવે નિવૃત્ત ધર્મનું અનુષ્ઠાન કરે એનું ફળ કહે છે. નિવૃત્ત ધર્મ નિષ્ઠાયે યોગિનાશ્ચ તપસ્વિના જનાદિન્યાન્તિ લોકાન્ત્રિન તે તુ ત્રૈલોક્યત બહિ. નિવૃત્ત ધર્મમાં જે નિષ્ઠા ધરાવે છે એ યોગિનઃ તપસ્વિનઃ, એવા જે યોગીઓ છે તપસ્વીઓ છે તે શું, તેની ગતિ શું? ત્રૈલોક્યતઃ બહિઃ ત્રીન લોકાન જનાદિન યાન્તિ, ત્રિલોકની બહાર, સ્વર્ગની બહાર જે જનલોક, તપલોક અને સત્યલોક, આ ત્રણ લોકમાં એની ગતિ થાય છે. એમાં જન અને તપલોકની અંદર ભૃગુ આદિ ઋષિઓ રહે છે, સત્યલોકની અંદર બ્રહ્મા રહે છે. એ ત્રણ લોકમાંથી એક લોકની એને પ્રાપ્તિ થાય. લોકની પ્રાપ્તિ થયા પછી નિજ એપ્સિતાન આ લોકની અંદર એ સંસારથી વિરક્ત રહ્યા, દ્રવ્યથી વિરક્ત રહ્યા, એટલે એના ઐશ્વર્ય અને ભોગ અહીંયાથી એ લોકમાં જાય તો વધારે તપ કરે, વધારે વૈરાગ્ય કેળવે, એવી રીતે ત્યાં પોતાના ઈચ્છિત ભોગ અને ઐશ્વર્યને ભોગવે છે. દૈનમ દિને પ્રલયે, બ્રહ્માજીનું જે દિવસ દિવસ પ્રત્યે પ્રલય થાય છે એટલે દૈનમ દિન પ્રલય, તે યથા સુખમ બ્રહ્મણ દ્વિપરાર્થાંતે તદ ભોગેશ્વર્ય સંપદ નશ્યંતિ. કાલશક્ત્યા એવ, કાળની શક્તિથી જ હે નારદજી એના જે ભોગ હોય ઐશ્વર્ય હોય એનો નાશ થાય છે. એટલે થયું એવું કે બ્રહ્માજીનો એક દિવસ થાય ત્યાં સુધી 14 ઇન્દ્ર 14 મનુ જેવા જેના પુણ્ય, એમાં તો કેટલાયનો નાશ થઈ જાય, પણ એ એક દિવસ થાય તો પણ જે નિવૃત્ત ધર્મી હતા ને એને એટલો ફાયદો કે બ્રહ્માજીનો એક દિવસ થાય તો પણ એના ભોગ હોય ને ઐશ્વર્ય હોય એ નાશ થતા નથી. એ તો બ્રહ્માજીનું આયુષ્ય, વિરાટ બ્રહ્માનું આયુષ્ય કેટલું, 100 વર્ષ, આવા 8 અબજ અને કેટલા 64 કરોડ વર્ષ, આવો એક દિવસ, એવા 30 દિવસનો એક મહિનો, 12 મહિનાનું એક વર્ષ અને એવા 100 વર્ષ, ત્યાં સુધી એ વિરાટ બ્રહ્માનો દેહ જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી એ લોકની અંદર રહે છે. પણ જેવો એની આયુષ્ય પૂરી થાય, દ્વિપરાર્ધ કાળ પર્યંત એનું આયુષ્ય એ પૂર્ણ થાય એટલે તરત જ ત્યાંથી પાછું ફરવું પડે. અથે તદ્વિવિધમ કર્મ ગુણાત્મકમ અપિ દ્વિજ કૃતમ ચેત વિષ્ણુ સંબંધમ નિર્ગુણમ સ્યાત તદા તુ તદ. હવે આપણને પ્રશ્ન થાય કે નો મોક્ષ થયો પ્રવૃત્તિ ધર્મનો, ન મોક્ષ થયો નિવૃત્તિ ધર્મમાં રહેવા વાળાનો, મોક્ષ ક્યારે થશે? તો કહ્યું કે હે નારદજી, અથ એતદ દ્વિવિધમ કર્મ, આ બંને પ્રકારના કર્મ, ગુણાત્મકમ અપિ, એને ગુણનો સંબંધ છે, કારણ કે સત્વ રજ અને તમ એ ત્રણ ગુણ દોરી રૂપ રહી અને મનુષ્યોને બાંધે છે તે પ્રવૃત્તિની અંદર. છતાં પણ કૃતમ ચેત વિષ્ણુ સંબંધમ, આપણે વાત કરી હતી ને કે જો એને ભગવાનનો સંબંધ થાય 100% થાય તો 100% નિર્ગુણ કરી દે, 50% થાય તો 50% જો ભગવાનનો સંબંધ થાય તો 50% એ કર્મ નિર્ગુણ થઈ જાય. એવી રીતે જો ભગવાનનો સંબંધ થાય તો એ નિર્ગુણ થાય છે, અને તત્ફલમ એ કર્મનું ફળ શું મળે, નિર્ગુણ થયેલા કર્મનું ફળ શું, તો કે અક્ષયમ સ્યાત, અવિનાશી થાય છે, એનો ક્યારેય નાશ નથી થતો. શ્વેષ્ટાત અપી અધિકમ ઋણામ ફલમ સ્યાત, પોતાની ઈચ્છા હોય એના કરતાં પણ અધિક ફળ મળે છે. અને એમાંય મજાની વાત આપણે કરી, એક વખત વાત કરી હતી, એવી રીતે અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. અને તે ભક્તાહા, એ ભગવાનના ભક્તો છે, એ અષ્ટાવૃત્તિ તહ પરમ, અષ્ટ આવરણ કયા કયા, પૃથ્વી, પછી એના કરતાં 10 ગણું વધારે જળ, જળ કરતાં 10 ગણું વધારે તેજ, તેજ કરતાં વાયુ, વાયુ કરતાં આકાશ, આકાશ કરતાં અહંકાર, અહંકાર કરતાં મહત્તત્વ, ને મહત્તત્વ પછી આવે પ્રકૃતિ. એ પ્રકૃતિ, આ માયાના 8 આવરણ કે જે ઉત્તરોત્તર એક એક 10 ગણું વધારે બળવાન છે, એ અષ્ટ આવરણથી પર જે ભગવાનનું ધામ છે એને પમાડી દે. ભગવાનના સંબંધની કેટલી મોટાઈ કહેવાય કે આ આવરણોને ભેદવા, કે જે અતિશય દુષ્કર કાર્ય છે એને ભગવાનનો સંબંધ નાશ કરી નાખે છે. આ ભગવાનના સંબંધની તાકાત છે. અતઃ વિવેકિનઃ નિત્યમ વિષ્ણુ ભક્તિ અન્વિતાઃ ક્રિયાઃ. આથી જે વિવેકી છે, જેને સત અસતનો વિવેક છે, પોતાનો આત્મા સત્ય છે, આ દેહ નાશવંત છે, માટે દેહના સંબંધી, દેહના જે જે વિષય ભોગ છે એ મારે નથી ભોગવવા, આત્મા સત્ય છે એમ જાણીને જે વિવેકી છે શું કરે છે, તો કે વિષ્ણુ ભક્તિ અન્વિતાઃ ક્રિયાઃ, ભગવાનની ભક્તિ એને અન્વિત, ભગવાનની ભક્તિ સહિત જેટલી ક્રિયાઓ હોય એટલી જે કરે છે. પ્રવૃત્તાઃ નિવૃત્તાઃ કુરવતે સકલા અપી, પ્રવૃત્ત હોય કે નિવૃત્ત હોય પણ એ તમામ ક્રિયાઓ ભગવાનની ભક્તિથી યુક્ત હોય એવી જ કરે. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, વ્યર્થ કાલો નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. એક ક્ષણ પણ આપણે કેવી ન જવી જોઈએ, ભગવાનની ભક્તિથી રહિત આપણી એક પણ ક્ષણ જો ન જાય તો અક્ષય ફળ અષ્ટાવરણથી પર અક્ષરધામને પમાડી દે. પણ ભગવાનની ભક્તિથી યુક્ત એ ક્રિયા હોવી જોઈએ. પછી કયા કયા પ્રવૃત્ત ધર્મમાં રહેલા છે તો પણ ભગવાનની ભક્તિ કરે છે એના દ્રષ્ટાંત આપે છે. બ્રહ્માજી, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મ, યમરાજા, મરીચી, અંગીરા, અત્રિ, પુલસ્ત્ય, ક્રતુ, વૈભ્રાજ, વસિષ્ઠ, સૂર્ય, ચંદ્ર, કશ્યપ, કર્દમ, આ બધા જ ઋષિઓ, તમામ વર્ણો, આશ્રમો, એ પ્રવૃત્ત ધર્મને આશરીને કોને પૂજે છે? પૂજયંતિ તમેવ ઈશમ. આ ભગવાન જે અનાદિ નારાયણ, જેને આપણે કહીએ છીએ સર્વના નિયામક, એટલે ઈશ કહ્યા એવા ઈશ એવા પરમાત્માનું જ પૂજન કરે છે. હવે નિવૃત્ત ધર્મમાં કોણ કોણ ભગવાનની પૂજા કરે છે? સનહ એટલે સન નામના એક ઋષિ થઈ ગયા, એ બ્રહ્માજીના 4 દીકરા સનકાદિક આપણે જેને કહીએ છીએ, એવા સનત સુજાત, સનક, સસનંદન અને સનત કુમાર, આ 4 કે જેની ઉંમર સદાયને માટે 5 વર્ષની રહે છે, જે બાળ બ્રહ્મચારી છે એવા આ સનકાદિક ઋષિઓ, પછી કપિલ, આરુણી, સનાતન, રૂભુ, યતિ, હંસ, આ બધા જ નૈષ્ઠિક વ્રતધારી મુનિઓ એ નિવૃત્ત ધર્મને આશરીને પરમેશ્વર શ્રી કૃષ્ણને જ પૂજે છે. વાસુદેવસ્ય અંગતયા ભાવયિત્વા સુરાં પિતૃન અહિંસા પૂજા વિધિના યજંતે ચાન્વહં હિતે. કે જે જે કઈ કર્મ કરે છે દેવ સંબંધી ને પિતૃ સંબંધી કઈ રીતે કરે છે, તો કે વાસુદેવસ્ય અંગ તયા, ભગવાનના અંગ પણે કહેતા કે આપણે મહાપૂજા કરતા હોઈએ, યજ્ઞ કરતા હોઈએ, તો એમાં ક્ષેત્રપાલ, અજરાદી એ બધા જ દેવતાઓનું પૂજન કરવાનું થાય, માતૃકાદી 24 માતાઓ એનું પણ પૂજન કરવાનું થાય, પણ કઈ રીતે કરવાનું, તો કે વાસુદેવસ્ય અંગ તયા, ભગવાનની આજ્ઞાને લઈને એ આ સૃષ્ટિનું નિયમન કરે છે, પોતપોતાનું કાર્ય સરખી રીતે ચલાવે છે, ભગવાનની એટલી મોટાઈ સમજીને, ભગવાનનો ભય રાખીને તેની આજ્ઞામાં વર્તે છે, એવી રીતે આ ભગવાનના ભક્ત છે, એવી વાસુદેવસ્ય અંગ તયા, એ જે જે આવા કર્મ કરવાના થાય એમાં ભગવાનના અંગ પણ હું એની પૂજા કરું છું, એવી રીતે એ પૂજા કરે છે. અને કઈ રીતે? અહિંસા, અહિંસા એ સહિત કરે છે. નહીતર રાજસી અને તામસી દેવદેવીઓ હોય ભગવાનની ભક્તિ, કે આ ભગવાનના ભગત છે એમ માની અને મધ્ય માંસનું અર્પણ કરે અને વળી પાછા પોતે સ્વીકારે, એવું નથી કરવાનું. અહિંસા એ સહિત કરવાની છે પૂજા. પણ આવી રીતે ક્યારે ભાવના કરવાની? જ્યારે આપણી સામે પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એની પૂજા કરવાનો અવસર ન હોય ત્યારે આ કરવાનું છે. જ્યારે મહારાજના નામનો જ જપ કરી શકીએ છીએ ત્યાં સુધી તો એની જ આરાધના કરવાની છે, એનું જ પૂજન કરવાનું છે ને એની જ ભક્તિ કરવાની છે. પણ જ્યારે જ્યારે એવા સમયમાં એવો સમય હોય કે જ્યારે આપણે એમાંથી છટકી જ નથી શકીએ એમ, ત્યારે ભગવાનના અંગ પણ એની પૂજા કરવાની. બરાબર એવી જ રીતે સૂર્યમંડલાંત વર્તીને ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સૂર્યમંડળની અંદર રહેલા એવા, એના પણ અંતર્યામી એવા ભગવાન સ્વામિનારાયણ, એનું હું પૂજન કરું છું. એમાં તો દીપ દેવ આવે ને કે અગ્નિદેવ, એ તો કર્મનું સાક્ષી છે. કર્મના સાક્ષી અગ્નિદેવ 12 છે કુલ, પણ એમાંના એક એ છે. તો એ એનું પૂજન કરતા હોય તો દીપસ્થ મધ્યસ્થમ ભગવંતમ શ્રી સ્વામિનારાયણ, કે એ અગ્નિદેવના પણ અંતર્યામી એવા ભગવાન સ્વામિનારાયણ, એની પૂજા કરું છું, એની આરાધના કરું છું, એવી રીતે. એટલે કે અંતે તો આ કર્મના સાક્ષી, અત્યારે ભલે અગ્નિદેવ પધાર્યા પણ એના અંતર્યામી એ તો મારા મહારાજ જ છે. એવી રીતે પછી યથાધિકારમ એતે તેન યત્ર નિયોજિતા પ્રવૃત્તમ વા નિવૃત્તમ વા ધર્મમ તે પાલયંતિતમ. ભગવાને જ આ તમામને, તમારે પ્રવૃત્ત ધર્મમાં રહેવાનું અને તમારે નિવૃત્ત ધર્મમાં રહેવાનું, એવી રીતે અધિકારી ભગવાન દ્વારા જ આ નિયુક્ત થયેલા છે, નિયોજિતા. અને એવી જ રીતે એ આજ્ઞાનું પાલન કરે છે. ક્યારેય પણ આપણે એવું સાંભળ્યું અથવા જોયું કે ચંદ્ર છે, આમાં ચંદ્રનું નામ છે, કે ચંદ્ર છે એ સવારે આવ્યા? ક્યારેય નહીં. રાત્રિએ સૂર્ય દેખાણું એવું ક્યારેય પણ સાંભળ્યું? ક્યારેય પણ એ આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા, ભગવાનની એટલી મોટાઈ જાણે છે. ચતુર્વર્ગે તેષુ યસ્ય યદ્યદિષ્ટતમં ભવેત તત્તત સંપૂરયત્યેવ સર્વશક્તિપતિ પ્રભુ. કે એ બધા ભગવાને નિયુક્ત કર્યા છે, ભગવાનની આજ્ઞાને પાળે છે, તો યદ્યદ ઇષ્ટતમમ ભવેત, એને જે જે ઈચ્છાઓ હોય ને એ પણ ભગવાન, ચાર પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેની જેની જેવી જેવી ઈચ્છાઓ હોય તે તે ઈચ્છાઓને પણ ભગવાન પૂર્ણ કરે છે. કારણ કે સર્વશક્તિ પ્રભુ, ભગવાન છે સર્વ શક્તિઓના પ્રભુ છે. ભક્ત્યા કૃતસ્ય અલ્પસ્ય ભગવાન પુણ્યકર્મનઃ પ્રીતો દદાત્યેવ ફલમ મહદ અક્ષયમ ઈપ્સિતમ. ભગવાનની ભક્તિ સમજીને જે જે આપણે કાંઈ ભગવાનની પ્રસન્નતા માટે કરીએ એનું ફળ અક્ષય થાય છે, અક્ષય ફળ પામી જાય. કાર્યાણી ગામ વીરદાસ કરીને મહારાજના એકાંતિક ભગત, ગામના પટેલ, એમાં ગામના એક માણસ હતા. એમને એવો ભાવ થયો કે આ ભગવાનના ભગત છે, ભગવાનનું ભજન કરે છે, તો મારે એની સેવા કરવી છે. અવસર ગોતવા લાગ્યા અને અવસર ગોતતા ગોતતા એક દિવસ ભગત સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરતા હતા, ઉપરના વસ્ત્ર કાઢી નાખ્યા હોય, વાહો હોય, એટલે ખારો હાથમાં લઈ અને ખારો વાહામાં ચોપડી અને સ્નાન કરાવવા લાગ્યા. કોને? વીરદાસ ભગતને. એ વખતે એમણે પૂછ્યું કે તમે અમને ગામના પટેલ જાણીને સ્નાન કરાવો છો કે ભગવાનના ભગત જાણીને? ત્યારે એણે કહ્યું કે અમે તમને ભગવાનના ભગત છો એટલા માટે આજે સ્નાન કરાવીએ છીએ. અને એવી રીતે એને અંગો ચોળી ચોળી અને સ્નાન કરાવ્યું, ભગવાનની ભક્તિ માનીને સ્નાન કરાવ્યું. અને એનો અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ એને લેવા માટે આવ્યા. એમણે પૂછ્યું કે તમે કેવા? ત્યારે કહ્યું કે અમારા ભગતને તમે અમારા જાણીને જે સ્નાન કરાવ્યું હતું ને, એને ચોળી ચોળીને નવરાવ્યા હતા ને, એટલા માટે અમે તમને તેડવા આવ્યા છીએ. માટે ચાલો અક્ષરધામમાં, અક્ષયમ ફલમ સ્યાત. પણ એ વખતે એણે 100% ભગવાન સિવાય, આ ભગવાનના ભગત છે એના સિવાય બીજો કઈ ભાવ નહીં રાખ્યો હોય ને, ત્યારે મહારાજ આવ્યા હશે. એમાં બીજો ભાવ નહીં થયો હોય. જટાયુની વાત આપણે સાંભળીએ ને કે એને નીચમાં નીચ પક્ષી કહેવાય, પણ એક વખત એના અંતઃકરણમાંથી કે આ ભગવાનનો સંબંધ છે એને હું બચાવું તો કંઈક મારું સારું થાય, કંઈક જીવનું સારું થાય, એક પણ રોમ એનું ના નહોતું પાડતું કે ભાઈ તું આવું કર્મમાં, આ તો ભગવાનના સંબંધી કર્મ છે. અને બધું જીવ ઇન્દ્રિયો અંતઃકરણા એક થઈ અને થોડી ક્ષણ પણ જો એ કર્મ થઈ ગયું તો અક્ષયમ ફલમ, ભગવાને ખોળામાં માથું રાખી અને અગ્નિ સંસ્કાર કર્યો. તેષુ તદ ભક્તિ તલોકે યેતુ એકાંતિત્વમ આસ્થિતા વાસુદેવમ વિનાન્યત્ર સંક્ષિણા શેષવાસના. કે એ ભગવાનની ભક્તિ કરનારા, જે એકાંતિક સ્થિતિમાં રહેનારા ભક્તો છે, એની સ્થિતિ કેવી છે? તો કે વાસુદેવમ વિનાન્યત્ર સંક્ષિણ અશેષ વાસના. અશેષ એટલે સંપૂર્ણ, સંપૂર્ણપણે ભગવાન વિના એને બીજા કોઈની પણ વાસના નથી. આ દેહ મને મેળો છે તો મારો આધાર કહો તો આધાર, પતિ કહો તો પતિ, મિત્ર ભાઈ જે પણ કહો તે, ભગવાન સિવાય મારું આ દુનિયાની અંદર બીજું કાંઈ નથી, એવા એ એકાંતિક ભક્તો છે. ભગવાન વિના એના હૃદયની અંદર બીજી કોઈ વાસના એ છે જ નહીં. દેહાંતે તુ સંપ્રાપ્ય તસ્ય ધામ તમા પરમ દેહેર પ્રાકૃતે રેવ પ્રેમના પરિચરંતિ તમ. એવા ભક્તો છે કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના નથી. મહારાજે 11મું વચનામૃત પ્રથમનું, એમાં એકાંતિક ભક્તની શું વ્યાખ્યા કરી છે? પોતાને બ્રહ્મરૂપ માનતા હોય અને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય એને એકાંતિક ભક્ત કહેવાય. અને એકાંતિક ભક્ત હોય એની ગતિ શું? તો કે તમઃ પરમ, માયાનું જે અંધકાર છે, આ અષ્ટ આવરણ છે, એનાથી પર એવું જે અક્ષરધામ એને પ્રાપ્ત કરીને, અક્ષરધામમાં ગયા પછી શું કરે છે? અપ્રાકૃતે હિ દેહે હિ પ્રેમણા પરિચરંતિ તમ. અપ્રાકૃત એવા દેહથી એ પ્રેમપૂર્વક ભગવાનની સેવા કરે છે. કોઈ કમુક્ત મણિ માણેક રૂપ થાય, કોઈ ક દેવ તરુ તુલ્ય તહા જણાય. કોઈક મુક્ત એ મણિ, મણિ રૂપે થાય, કોઈ માણેક રૂપે થાય, કોઈ ભગવાનનું સિંહાસન હોય એ રૂપે થાય, આવી રીતે પ્રેમપૂર્વક એ અક્ષરધામમાં જઈને ભગવાનની સેવા કરે છે. આપણે પણ એવી દ્રઢતા કરીએ કે હે મહારાજ, આપણને જે ભાવના થતી હોય ને એવી ભાવના કરવાની. માની લ્યો કે આપણે મહારાજ પાસે જઈએ છીએ, મહારાજનું છોકલું બહુ ગમે છે, પૂજા પૂરી થઈને એવી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમારી પૂજા કરું છું, તમારા અક્ષરધામની અંદર આવી મને એવી ઈચ્છા છે કે તમારા મુગટનું છોકલું થાવ. રોજ પ્રાર્થના કરીએ. અન્ય તો ભક્તા કાલેન તદ ઉપાસન દાઢ્યત વાસના નામ ક્ષયે જાતે યાંતિ એકાંત એકાંતિક વત હિતમ. કે અન્ય જે ભક્તો છે, અન્ય ભક્તો એટલે કે જેને ભગવાન વિના હજી બીજી કાંઈ વાસના છે, એને ઉપાસનાની દ્રઢતા થતા થતા જ્યારે એ પણ વાસના નામ ક્ષયે જાતે, વાસનાનો જ્યારે ક્ષય થશે, ભગવાન વિના બીજી કોઈ પણ પ્રકારની વાસના નહીં રહે, ત્યારે એકાંત એકાંતિક વત એકાંતિક ભક્તોની જેમ જ તમ યાંતિ તે ભગવાનનું જે ધામ છે એને પામશે. અને ભગવાનના ધામ પ્રત્યે જવાની બે પ્રકારની ગતિ, એક તો અરચી માર્ગ અને બીજો ધૂમ્ર માર્ગ. અરચી માર્ગે કઈ રીતે ગતિ થાય છે એનો યતીન્દ્ર મત દીપિકાની અંદર ખૂબ સરસ શ્લોક છે. મહારાજે પ્રથમના 21મા વચનામૃતમાં આ વાત કરી છે કે એવો જે એકાંતિક ભક્ત એ અરચી માર્ગે કરીને ભગવાનના ધામમાં જાય છે અને અક્ષરના સાધર્ણ્યપણાને પામે છે, જે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય જેને શું કહીએ ચિદાકાશ કહીએ, અને બીજું અક્ષરધામ એ પોતે સાકાર સ્વરૂપ લઈને ભગવાનની સેવામાં રહ્યું છે, એવી રીતે એ ભક્ત પણ ભગવાનની સેવામાં રહે છે. એમાં જે અરચી માર્ગ છે એનો સરસ શ્લોક યતીન્દ્ર મદ્દીપિકામાં આવે છે. મુક્તોર્ચિર્દિન પૂર્વ પક્ષ સડુદં મા શબ્દવાતાંશુમાન ગ્લોર્વિદ્યુત્વરુણેન્દ્ર ધાતૃમહિત સીમાંત સીન વાપ્લુત શ્રી વૈકુંઠમુપેત્ય નિત્યમજડસ તસ્મિન પર બ્રહ્મણ સાયુજ્યં સમવાપ્યનંદતિ ચિરં તેનેવ ધન્ય પુમાન તેનેવ ધન્ય પુમાન. અરચી માર્ગે જે મુક્ત ગતિ કરે છે એ કઈ રીતે ગતિ થાય એની મુક્તોર ચિરદિન પૂર્વ પક્ષ ષડુદંગ માસાબ્દ વાતાંશુમાન. મુક્ત જેની તમામ વાસનાઓનો ક્ષય થયો છે એ મુક્ત પુરુષ જ્યારે મરે છે ત્યારે અરચી એટલે કે સૂર્યના જે કિરણો છે એને લેવા માટે આવે, એના આત્માને અરચીસ એટલે કિરણ, સૂર્યના કિરણો દ્વારા એ દિન કહેતા કે દિવસના અભિમાની દેવતા છે એની પાસે જાય. પછી પૂર્વ પક્ષ એટલે શુક્લ પક્ષ અત્યારે ચાલે છે, પછી એ શુક્લ પક્ષ એના જે અભિમાની દેવતાઓ છે એની પાસે જાય. આ બધા આતિવાહિક કહેવાય, અગ્રે નયતિ, કે જે આ મુક્ત પુરુષને આગળ આગળ ગતિ કરાવે છે. પોતે તો આગળ ગતિ ન કરી શકતા હોય પણ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી મુક્તને લઈ જાય. પછી એ મુક્ત જ્યાં સુધી પહોંચ્યો હોય, માની લ્યો કે પૂર્વ પક્ષના અભિમાની દેવતા છે ત્યાં સુધી એ મુક્ત પહોંચ્યો છે, તો પછી ષડુદંગ એટલે કે 6 મહિનાના જે અભિમાની દેવતા છે એ આવે અને એને આગળ ગતિ કરાવે. પછી અબ્દ કહેતા કે વર્ષના અભિમાની દેવતા છે એને આગળ ગતિ કરાવે. અંશુમાન પછી એ ક્યાં સુધી જાય, તો કે ઉત્તરાયણના ઉત્તરાયણ દક્ષિણાયન તો પાછળ ગતિ છે એટલે ઉત્તરાયણના અભિમાની દેવતા એને આગળ ગતિ કરાવે. અને એમ કરાવતા સૂર્યના અભિમાની દેવતા, પછી ચંદ્રમા પાસે જાય, પછી વિદ્યુત કહેતા કે વીજળીના અભિમાની દેવતા એની પાસે, 11મા ઇન્દ્રના અભિમાની બ્રહ્માભિમાની, એવી રીતે કુલ 12 પર્વો છે અરચી માર્ગના, અને એની પાસે જાય. અને પછી એ વૈકુંઠ માર્ગમાં તે લોકના અભિમાની દેવતાઓ હોય આતિવાહિક ગણ એ જ્યાં જ્યાં જાય ને ત્યાંનું સન્માન કરે, એમની સ્તુતિ કરે અને પ્રેમથી પૂજન કરે અને પછી આગળ ગતિ કરાવે. પછી પ્રકૃતિ મંડળની સીમા ઉપર જે દિવ્ય વિરજા નદી છે એમાં એને સ્નાન કરાવે, અને એ સ્નાન થઈ જાય પછી અમાનવ કર એટલે કે દિવ્ય દેહ એની પ્રાપ્તિ એને થાય છે અને ગુણાષ્ટકની આવિર્ભૂતિ થાય. આપણા શાસ્ત્રોમાં એ ગતિ કહી છે કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે દિવ્ય દેહની પ્રાપ્તિ થાય છે, જે દિવ્ય દેહ 8 પ્રકારના ગુણોથી યુક્ત છે. એશો આત્મા અપહત પાપમાં વિજિગિત્સો વિજરો વિમૃત્યુ વિશોકો અપિપાસ સત્ય કામ અને સત્ય સંકલ્પ. એશ આત્મા, મુક્ત થયેલો આત્મા, એને ભગવાનના સ્વરૂપની અંદર જેવી રીતે 8 ગુણો છે એવી રીતે આત્મા આપણા આત્માની અંદર 8 ગુણો કે જે અત્યારે હિરણમયેન પાત્રેણ સુવર્ણમય એવા જે આ પંચ વિષય છે એનાથી સત્યસી અપી હિતમ મુખમ, આત્માના જે આ 8 ગુણો છે ને ઢંકાઈ ગયા છે. છે તો ખરા પણ આપણને ખ્યાલ નથી. ભગવાનના ધામમાં જ્યારે જાય છે એને દિવ્ય દેહની પ્રાપ્તિ થાય છે એ વખતે આ 8 ગુણો એને પ્રાપ્ત થાય છે, એના ગુણ આત્માની અંદર આવિર્ભાવ હોય તો ખરા પણ એનો આવિર્ભાવ થાય છે, એને મળે છે. કયા? એશ આત્મા, આ આત્માને અપહત પાપમાં એટલે કોઈ પણ પ્રકારનું કર્મ પછી એને અડી શકતું નથી. એટલે કર્મ ન અડી શકતું હોય તો એ જે કર્મ કરે એનાથી જે પુણ્ય ને પાપ થવાનું હોય એ પણ ન અડી શકે અપહત પાપમાં. પછી વિજિગિત્સો, કોઈ પણ પ્રકારની ઈચ્છા ભગવાનના ધામમાં ગયેલા એ આત્માને થતી નથી. વિજરહ, એને જરા અવસ્થા આવતી નથી. આપણે તો બાળ યૌવન વૃદ્ધ અવસ્થા આવે પણ એ મુક્તને તો ક્યારેય અવસ્થા નથી આવતી. હો તે ધામમાં સકળ મુક્ત કિશોર ભાસે કોટ્યર્ક હિન્દુ સમ તેની પ્રભા પ્રકાશે. બિહારી લાલજી મહારાજે અક્ષરધામનું વર્ણન લખ્યું એમાં મુક્તોના આ ગુણો લેખા. તે ધામમાં સકળ મુક્ત, બધા જ મુક્તો કેવા ભાસે છે? કિશોર અવસ્થા વાળાઓ. ભગવાનની કેટલી અવસ્થા, કેવી અવસ્થા છે? કિશોર અવસ્થા. અને આપણે આપણો તો અનુભવ છે ભગવાનની કિશોર અવસ્થા કઈ રીતે, તો આપણે વિચાર કરીએ માનસી પૂજા કરીએ ત્યારે મહારાજ વૃદ્ધ થઈ ગયા છે એવી કોઈ દિવસ માનસી પૂજા કરી? કિશોર અવસ્થા વાળા મહારાજની જ આપણે પૂજા કરીએ, સદાય કિશોર અવસ્થા. માનસી પૂજામાં કોઈ હવે કરતું હોય તો ખ્યાલ નથી પણ મોટા ભાગે આપણે કિશોર અવસ્થા વાળા મહારાજો એનું જ માનસી પૂજા કરીએ, કારણ કે સદાય કિશોર અવસ્થા મહારાજ. એમ એ મુક્તની પણ સર્વે મુક્ત કિશોર ભાસે કોટ્યર્ક ઇન્દુ સમ તેની પ્રભા પકાશે. કરોડો ઇન્દ્ર, કરોડો સોરી ચંદ્ર અને કરોડો સૂર્ય એની સમ એની પ્રભા છે, એનું તેજ છે. વિજરહ, વિમૃત્યુ, એને મૃત્યુનો સ્પર્શ નથી. જ્યાં જઈ શકે ને કદી એ પણ કાળ માયા, કાળનો પણ ત્યાં નથી પ્રવેશ નથી કાળનો. વિશોકો, એ શોકથી રહિત થઈ જાય છે. અત્યારે આપણે હોય તો થોડુંક સુખ દુઃખ ભગવાનના ભગત હોઈએ તો પણ થોડું ઘણું રહેતું હોય પણ જ્યારે મુક્ત અવસ્થા આવી જશે ને પછી વિશોક વિગત શોક યસ્માતિથી વિશોક. કોઈ દિવસ આપણને શોક નહીં થાય કે મારી પાસેથી આ લઈ લીધું, મને એને આ કરી નાખ્યું, મારી સાથે આ થયું તે થયું, કોઈ દિવસ નહીં થાય. વિશોક અપિપાસઃ, એને કોઈ પણ પ્રકારની તૃષ્ણા રહેતી નથી, તૃષ્ણાથી રહિત થઈ જાય છે. ઈચ્છા એ જ જીવન છે અને ઈચ્છા જેવી પૂરી થઈએ મૃત્યુ. રામકૃષ્ણ પરમહંસ એમના ઉપાસકો સામે બેઠા હોય શિષ્યો પણ જ્યારે ભજીયાની સુગંધ આવે ને, કથા કરતા હોય તો કથા મૂકીને ભજીયા ખાવા માટે વહી જાય. એક વાર કોઈકે કહ્યું કે આ કથા બહુ સારી કરો છો ને આમ ભજીયા આવે તોય રહેવાતું નથી. એ દિવસે એણે સંકલ્પ કર્યો કે હવે આ ભજીયાની વાસના પણ મૂકી અને એ જ ઈચ્છા જેવી એની એ જે થોડી ઘણી એ હિત માટે રાખતા હતા એ જ્યારે એણે મૂકીને તરત મૃત્યુ આવી ગયું. એ ભગવાનના મુક્તને તૃષ્ણા પણ કઈ રહેતી નથી અપિપાસ સત્ય કામ અને સત્ય સંકલ્પ. સત્ય સંકલ્પ ને સત્ય કામ એ જે જે ઈચ્છાઓ કરે છે એ પણ એની પૂર્ણ થાય છે. એ મુક્તને જો એવી ઈચ્છા થાય કે મારે મારા પૂર્વજન્મના જે પિતૃઓ હતા એને જોવા છે, તરત એ ધામમાં પહોંચી જાય. એને ઈચ્છા થાય કે મારે બ્રહ્માંડનું સર્જન કરવું છે તો એ પણ એ કરી શકે. પણ આપણે વાત કરીને આગળ વીજી ગીત સહ એને ઈચ્છા જ નથી થતી. પણ જો ઈચ્છા કરે તો સત્ય થાય. સત્ય સંકલ્પ એની મનના જે સંકલ્પો હોય એ પણ એના પૂર્ણ થાય. અને એનો ઊંડો અર્થ જોઈએ તો એ મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય ને જે જે સંકલ્પો કરી ગયા હોય ને એ પણ સત્ય રહે. ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ કે જાજા જીવ ભગવાન ભજે, એ સંકલ્પને લઈને જ આજે આ સંતો આપણે જોઈએ છીએ, દર્શન કરીએ છીએ. સંતોના એવા જીવન છે અને એવી પ્રવૃત્તિ આજે ગુરુકુલ દ્વારા થઈ રહી છે. એમના સંકલ્પો પણ ક્યારેય નાશ નથી થતો. કદાચ ત્રિલોકીનો નાશ થઈ જશે, દ્વિપરાર્થ કાળ પર્યંત બધું નાશ થઈ જશે, પણ એના જે શુભ સંકલ્પો છે ને એ કોઈ દિવસ નાશ નહીં પામે. એટલે સત્ય સંકલ્પ. અને યેન કેનાપિ ભાવેન તેન સંબધ્યતે તુ યહ સંસ્કૃતિન પ્રયાતિ એવ સતુ ક્વાપી અન્ય જીવવત. કોઈ પણ ભાવ દ્વારા, સકામ ભાવનાથી કે નિષ્કામ ભાવનાથી જો ભગવાનનો સંબંધ થઈ જાય ને તો કોઈ દિવસ એને સંસારમાં ભટકવું પડતું નથી. આપણે એક વખત તો વાત કરી કે સકામ ભાવનાથી સવાસનિક ભક્ત હોય તો એને પણ લખ 84માં તો નથી જ જવું પડતું, નરક 84 એની માથેથી મટી જાય છે. ખીમો અને દેહો કરીને ગઢપુરની અંદર બે નાના બાળકો હતા, એમની માતાને યમરાજ તેડી ગયા. રડવા માંડ્યા. મહારાજ પાસે ખીમો દોડતો દોડતો આવ્યો ને કીધું, મહારાજ અમારી નાની ઉંમર છે અને માતાનું મૃત્યુ થયું, મહારાજ એને જીવતા કરો. મહારાજ દોડતા દોડતા આવ્યા. રસ્તામાં એક બાઈ ઉભા હતા, એને થયું કે આ લટકા કરતા કરતા જાય છે, આ હું જીવતા કરશે મારા આ. કારણ કે ઈ છે ને જ્યારે આનું મૃત્યુ થયું ત્યારે એ ઢાળવા માટે ગયા, સરખી રીતે એનું ડેડ બોડી હોય એને રાખવા માટે ગયા. અને એને તો ખ્યાલ આવી ગયો હતો કે હવે આ મરેલાને કોણ જીવતો કરી શકે. એને થયું કે આ લટકા કરતા કરતા જાય છે, પણ આ લટકાળા એ શું આને જીવતા કરી શકશે. અને મહારાજ જ્યાં ગયા અને કીધું કે આ ખીમા અને દેહાની નાની ઉંમર છે, માટે તમે જીવતા થાવ, તમારે એનું ધ્યાન રાખવાનું છે. અને મહારાજે જેમ કહ્યું ને ત્યાં જીવતા થયા. અને પછી મહારાજે એને વાત કરી, પૂર્વ જન્મની અંદર આ ખીમો અને દેહો એ ભગવાનના થોડાક નહીં, એને અમારો યોગ થયો હતો, એ જાડવા હતા. મહારાજ કદાચ એની નીચે બેઠા હશે. મહારાજે કીધું કે એ પૂર્વે જાડવા હતા, એનો અમને યોગ થયો હતો અને અમારા યોગને લીધે એ અત્યારે એને સત્સંગનો યોગ થયો છે, અમારી એ ભક્તિ કરે છે. યેન કેનાપી ભાવેન, અરે જાડવાને હું ખબર પડે કે આ ભગવાન છે. યેન કેનાપી ભાવેન, કોઈ પણ ભાવથી એ ભગવાન સાથે જોડાઈ ગયા, ભગવાનનો એને યોગ થઈ ગયો. તો સતુ ન પ્રયાતિ ક્વાપી અન્ય જીવવત સંસ્કૃતિ, એ પછી જન્મ મરણના ફેરામાં એને ફરવું પડતું નથી. કર્મયોગસ્ય સંસિદ્ધિર જ્ઞાન યોગસ્ય ચેપ્સિતા તસ્ય આશ્રયા દેવ નૃણામ નિર્વિઘ્નમ ભવતિ ધ્રુતમ. જ્ઞાન યોગની સિદ્ધિ અને કર્મયોગની સિદ્ધિ એ પણ ભગવાનના સંબંધને લઈને નિર્વિઘ્નપણે ધ્રુતમ તરત જ એની સિદ્ધિ થાય છે. કેટલાય હવે કર્મને સમજવા માટે તો કેટલું ભગવાને ગીતામાં કહ્યું કે કર્મને તો કોઈ સમજી જ નથી શકતું. સંતો શાસ્ત્રાર્થ કરતા હોય તો બીજા લોકોને એમ લાગે કે આ તો બાધે છે. એટલે આ બધું સમજવું બહુ કઠણ છે. હરિભક્તો સંતોને ધોતિયા ઓઢાડતા હોય, પૂજન કરતા હોય તો બીજા બધાને શું લાગે કે આ તો એનું પૂજન કરે છે. પણ એમને ક્યાં ખબર છે કે આ તો અંતર્યામી, એ ભગવાનને ધારણ કરીને રહેલા છે, આમાં ભગવાન છે એમ માની એનું પૂજન કરે છે. એટલે આ બધું સમજવું કઠણ છે. તો આની સિદ્ધિ તો ક્યારે થાય? પણ અહીંયા ભગવાનનો સંબંધ થાય તો કદાચ આપણને કર્મયોગ શું કહેવાય, જ્ઞાન યોગ શું કહેવાય એ ખ્યાલ ન હોય તો પણ એની સિદ્ધિ જલ્દી થઈ જાય. બ્રહ્મેક્યમ આપતા નિર્વિઘ્નઃ અપી બ્રહ્મ શિવાદયઃ વિષ્ણોઃ ભક્તિમ કુર્વંતી ઇથમ તન મહાગુણઃ. ભગવાનની સાથે એકતાને પામેલા એવા બ્રહ્માજી એ પણ નિત્યમ વિષ્ણુ ભક્તિ કુર્વંતી, સદાયને માટે ભગવાનની એ ભક્તિ જ કરે છે અને એ જ એનો મોટો ગુણ છે. હવે બ્રહ્મની સાથે એકતા થઈ હોય એ તો પૂર્ણ કામ કહેવાય, એને પછી ભક્તિ કરવાનું શું પ્રયોજન. પણ ભગવાન જ એવા છે, ભગવાનની અંદર ગુણો એવા છે કે ભગવાનને ભજવા પડતા નથી પણ ભજાય જાય છે, યાદ કરવા પડતા નથી પણ યાદ થઈ જાય છે. ઇતિ ગુહ્યમ સમુદ્દેશ નારદ કીર્તિતઃ અતિ પ્રેમના હિ સતતમ મયી ભક્તિ મતો કિલઃ. હે નારદજી, આવી રીતે તમે અમારામાં ખૂબ ભક્તિવાળા છો, અમારું રહસ્યનું જે રદગદ અભિપ્રાય હતો કે અમે ભગવાનની પૂજા શા માટે કરીએ છીએ તો અમારે કરવી પડતી નથી પણ થઈ જાય છે, આવી રીતનો ઉપદેશ ભગવાન નારાયણે નારદજીને આપ્યો અને આવી રીતે અહીંયા તૃતીય અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય શ્રી વાસુદેવ સર્વોપાસ્યત્વ નિરૂપણ નામ તૃતીયોધ્યાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, સ્કૂલના હોલમાં બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે. બપોરે 12 વાગ્યા સુધી ચાલશે અને બપોર પછી 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી એ કેમ્પ શરૂ રહેશે. તો જે ભક્તોને અનુકૂળતા હોય એ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી શકે છે. આજે ધનુર્માસ કથાના ઠાકોરજીના થાળ તથા તુનપ્રસાદના મુખ્ય યજમાન અક્ષર નિવાસી છગનભાઈ કેશવજીભાઈ કાચા હસ્તે સુપુત્ર રશ્મિનભાઈ એ મુખ્ય યજમાન છે. સાથે સહયજમાનોમાં ભરતભાઈ બારસિયા, નિખિલભાઈ વિનોદભાઈ વોરા, દેવેન્દ્રભાઈ વલ્લભભાઈ પાલા, અલ્પેશભાઈ બારસિયા સુપુત્ર કીર્તનના જન્મદિવસ નિમિત્તે અને હેમંતભાઈ મોહનલાલ ગૌતમી આ બધા ભક્તો સહયજમાન રહ્યા છે. મહારાજ એમને વિશેષ ભક્તિનું બળ આપે. સહજાનંદ સ્વામી મહારાજની જય. યજમાન ભક્તો છે ઓફિસમાંથી પ્રસાદી મેળવી લેશે.